श्री पद्म पुराण पाताल खंड अध्याय 13। राजा रत्नग्रीवे नील पर्वत पर भगवान ना दर्शन करीने राणी वगैरे नी साथे वैकुंठ में जवू तथा शत्रुघ्ननु नील पर्वत पर पहुंचू। सुमति कहे छे, सुमित्रानंदन, गंडकी नदी नु आ अनुपम महात्म्य सांभळीने राजा रत्नग्रीवे पोताने कृतार्थ मान्यो। તેમણે તે તીર્થમાં સ્નાન કરીને પોતાના સમસ્ત પિત્રોનું તર્પણ કર્યું। એનાથી તેમને બહુ હર્ષ થયો। પછી શાલિગ્રામ શિલાની પૂજાના ઉદ્દેશ્યથી તેમણે ગંડકી નદીમાંથી 24 શિલાઓ લીધી અને ચંદન વગેરે ઉપચારો દ્વારા બહુ પ્રેમથી તેમની પૂજા કરી। ત્યાર પછી ત્યાં દીનજનો અને અંધજનોને વિશેષ દાન આપીને રાજાએ પુરુષોત્તમ મંદિરમાં જવા માટે પ્રસ્થાન કર્યું। આ પ્રમાણે ક્રમશઃ યાત્રા કરતા રહીને તેઓ તે તીર્થમાં પહોંચ્યા જ્યાં ગંગા અને સમુદ્રનો સંગમ થયો છે। ત્યાં જઈને તેમણે બ્રાહ્મણોને પ્રસન્નતાપૂર્વક પૂછ્યું, સ્વામી, નીલાંચલ અહીંથી કેટલો દૂર છે? નીલાચલ અહીંથી કેટલો દૂર છે? જ્યાં સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નિવાસ કરે છે તથા દેવતા અને અસુરો પણ જેમને મસ્તક નમાવે છે। ત્યારે તપસ્વી બ્રાહ્મણોને બહુ આશ્ચર્ય થયું। તેમણે રાજાને બહુ આદરથી કહ્યું, રાજન, નીલ પર્વતનું વિશ્વવંદિત સ્થાન તો આજ છે, પરંતુ ન જાણે તે અમને દેખાતું કેમ નથી। તેઓ વારંવાર આ વાતને દોહરાવવા લાગ્યા કે નીલાચલનું તે સ્થાન જે મહાન પુણ્ય ફળ પ્રદાન કરનારું છે તથા જ્યાં ભગવાન પુરુષોત્તમનું નિવાસ છે તે આજ છે, તે દેખાતું કેમ નથી? આ વાત સમજાતી નથી। આજ સ્થાન પર મેં સ્નાન કર્યું હતું, અહીં જ મને તે ભીલ મળ્યા હતા અને આજ રસ્તે હું પર્વત પર ચડ્યો હતો। આ વાત સાંભળીને રાજાના મનમાં બહુ દુઃખ થયું। તે કહેવા લાગ્યા, વિપ્રવર, મને પુરુષોત્તમના દર્શન કઈ રીતે થશે તથા તે નીલ પર્વત કઈ રીતે દેખાશે? મને આનો કોઈ ઉપાય બતાવો। ત્યારે તપસ્વી બ્રાહ્મણે વિસ્મિત થઈને કહ્યું, રાજન, આપણે બધા ગંગા સાગર સંગમમાં સ્નાન કરીને અહીં ત્યાં સુધી રોકાઈ જઈએ કે જ્યાં સુધી નીલાચલ પર્વતના દર્શન ન થાય। ભગવાન પુરુષોત્તમ પાપહારી કહેવાય છે, તેઓ ભક્ત વત્સલ નામ ધારણ કરે છે, તેથી આપણા પર શીઘ્ર કૃપા કરશે। તેઓ દેવાધિદેવના પણ શિરોમણી છે, પોતાના ભક્તોનો કદી પરિત્યાગ કરતા નથી। અત્યાર સુધી તેમણે અનેક ભક્તોની રક્ષા કરી છે, તેથી હે મહામતે, તમે તેમના ગુણગાન કરો। બ્રાહ્મણની વાત સાંભળીને રાજાએ વ્યથિત ચિત્તે ગંગા સાગર સંગમમાં સ્નાન કર્યું। ત્યાર પછી તેમણે ઉપવાસનું વ્રત લીધું। જ્યારે ભગવાન પુરુષોત્તમ દર્શન આપવાની કૃપા કરશે ત્યારે તેમની પૂજા કરીને ભોજન કરીશ, અન્યથા નિરાહાર જ રહીશ। આવો નિયમ લઈને તેઓ ગંગા સાગરના તટ પર બેસી ગયા અને ભગવાનના ગુણગાન કરતા રહીને ઉપવાસ વ્રતનું પાલન કરવા લાગ્યા। રાજા બોલ્યા, પ્રભુ, તમે દીન લોકો પર દયા કરનારા છો, તમારો જય હો। ભક્તોના દુઃખ દૂર કરનારા પુરુષોત્તમ, તમારું નામ મંગલમય છે, તમારો જય હો। ભક્તજનોની પીડાનો નાશ કરવા માટે જ તમે સગુણ વિગ્રહ ધારણ કર્યો છે, તમે દુષ્ટોનો વિનાશ કરનારા છો, તમારો જય હો, જય હો। તમારા ભક્ત પ્રહલાદને તેના પિતા દૈત્યરાજે ભારે વ્યથિત કર્યા, સુળી પર ચડાવ્યા, ફાંસી આપી, પાણીમાં ડૂબાડ્યા, અગ્નિમાં બાળ્યા અને પર્વત પરથી નીચે પાડ્યા, પરંતુ તમે નૃસિંહ રૂપ ધારણ કરીને પ્રહલાદને તરત સંકટમાંથી બચાવી લીધા। તેના પિતા જોતા જ રહી ગયા। મદમસ્ત ગજરાજનો પગ મગરના મુખમાં પડ્યો હતો અને તે અત્યંત દુઃખી થઈ રહ્યો હતો। તેની દશા જોઈને તમારા હૃદય કરુણાથી ભરાઈ આવ્યું અને તમે તેને બચાવવા તરત જ ગરુડ પર બેઠા, પરંતુ આગળ જતા તમે પક્ષીરાજ ગરુડને પણ છોડી દીધો અને હાથમાં ચક્ર લઈને બહુ વેગપૂર્વક દોડ્યા। તે સમયે બહુ વેગના કારણે તમારી વનમાળા બહુ જ હાલી રહી હતી અને પિતાંબરનો છેડો આકાશમાં ફરકી રહ્યો હતો। તમે તરત જઈને ગજરાજને ગ્રહની ચુંગાલમાંથી છોડાવ્યો અને ગ્રહનો પણ ઉદ્ધાર કરી દીધો। જ્યાં જ્યાં તમારા સેવકો પર સંકટ આવ્યું છે ત્યાં ત્યાં તમે દેહ ધારણ કરીને પોતાના ભક્તોની રક્ષા કરો છો। તમારી લીલાઓ મનને મોહિત કરનારી અને પાપને હરી લેનારી છે, તેના દ્વારા જ તમે ભક્તોનું પાલન કરો છો। હે ભક્તવલ્લભ, તમે અનાથોના નાથ છો, દેવતાઓના મુગટમાં રડેલા હીરા તમારા ચરણોનું સ્પર્શ કરે છે। પ્રભુ, તમે કરોડો પાપોને ભસ્મ કરનારા છો, મને પોતાના ચરણ કમળોના દર્શન આપો. જો હું પાપી છું તો પણ તમારા પ્રિય એવા આ પુરુષોત્તમ ક્ષેત્રમાં આવ્યો છું, તેથી હવે મને દર્શન આપો. હે દેવ દાનવ વંદિત પરમેશ્વર, હું તમારો જ છું. તમે પાપોના સમૂહોને નાશ કરવા વાળા છો, તમારો આ મહિમા હું ભૂલ્યો નથી. સર્વના દુઃખોને દૂર કરનારા દયામય, જે લોકો તમારા પવિત્ર નામોનું કીર્તન કરે છે તેઓ પાપ સમુદ્રથી તરી જાય છે. તે સંતોની કરેલી આ વાત સાચી છે તો તમે મને પ્રાપ્ત થાઓ, મને દર્શન આપીને કૃતાર્થ કરો. સુમતિ કહે છે, આ પ્રમાણે રાજા રત્નગ્રીવ રાત દિવસ ભગવાનના ગુણગાન ગાવા લાગ્યા. રાજા એક ક્ષણ માટે પણ વિશ્રામ ન કર્યો, ને નિંદ્રા લીધી અને ન કોઈ સુખનો અનુભવ કર્યો. તેઓ ચાલતા ફરતા, બેસતા ઉઠતા, ગીત ગાતા તથા વાતચીત કરતા સમયે પણ નિરંતર એ જ કહેતા કે પુરુષોત્તમ કૃપાનાથ, તમે મને તમારા સ્વરૂપની ઝાંખી કરાવો. આ પ્રમાણે ગંગા સાગરના તટ પર રહેતા રાજાના 5 દિવસ વ્યતીત થયા. ત્યારે દયાસાગર શ્રી ગોપાલે કૃપાપૂર્વક વિચાર કર્યો કે આ રાજા મારા મહિમાનું ગાન કરવાને કારણે સર્વથા પાપ રહિત થઈ ગયો છે, તેથી હવે એને મારા દેવ દાનવ વંદિત પ્રિયતમ વિગ્રહના દર્શન થવા જોઈએ. આવું વિચારીને ભગવાનનું હૃદય કરુણાથી ભરાઈ ગયું અને તેઓ સંન્યાસીના વેશમાં રાજાની પાસે ગયા. તપસ્વી બ્રાહ્મણે જોયું ભગવાન પોતાના ભક્ત પર કૃપા કરવા માટે હાથમાં ત્રિદંડ લઈને યતિના વેશમાં અહીં આવ્યા છે. નૃપશ્રેષ્ઠ રત્નગ્રીવે ઓમ નમો નારાયણાય કહીને સંન્યાસી મહાત્માને નમસ્કાર કર્યા અને અર્ધ્ય પાદ્ય તથા આસન વગેરે અર્પણ કરીને તેમનું વિધિવત પૂજન કર્યું. ત્યાર પછી તેઓ બોલ્યા, હે મહાત્મન, આજે મારા સૌભાગ્યની કોઈ સીમા નથી, કારણ કે આજે તમારા જેવા સાધુ પુરુષે કૃપાપૂર્વક મને દર્શન આપ્યા છે. મને લાગે છે કે હવે ભગવાન ગોવિંદ પણ મને દર્શન આપશે. આ સાંભળીને સંન્યાસી બાબાએ કહ્યું, રાજન, મારી વાત સાંભળો. હું મારી જ્ઞાન શક્તિથી ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળની વાતો જાણું છું. તમે જે કંઈ પણ કહું તે એકાગ્રતાથી સાંભળો. કાલે બપોરે ભગવાન તમને દર્શન આપશે. જે દર્શન બ્રહ્માજીને માટે પણ દુર્લભ છે તે તમને સુલભ થશે. તમે પોતાના 5 આત્મીયજનોની સાથે પરમ પદને પ્રાપ્ત થશો. તમે, તમારા મંત્રી, તમારા પત્ની, આ તપસ્વી બ્રાહ્મણ તથા તમારા નગરમાં રહેનારો કરંબ નામનો સાધુ, જે જાતિનો વણકર છે, આ બધાની સાથે તમે પર્વત શ્રેષ્ઠ નીલગિરી પર જઈ શકશો. તે પર્વત દેવતાઓ દ્વારા પૂજિત તથા બ્રહ્મા અને ઇન્દ્ર દ્વારા અભિવંદિત છે. આમ કહીને સંન્યાસી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. તેમની વાત સાંભળીને રાજાને બહુ હર્ષ થયો અને વિસ્મય પણ. તેમણે તપસ્વી બ્રાહ્મણને પૂછ્યું, સ્વામીન, તે સંન્યાસી કોણ હતા? તેઓ ક્યાં ચાલ્યા ગયા? તેમણે મારા ચિત્તને અતિ હર્ષ પ્રદાન કર્યો છે. તપસ્વી બ્રાહ્મણે કહ્યું, રાજન, તેઓ સમસ્ત પાપોનો નાશ કરનારા ભગવાન પુરુષોત્તમ જ હતા, જે તમારા મહાન પ્રેમથી આકૃષ્ટ થઈને અહીં આવ્યા હતા. કાલે બપોરે મહાન નીલગિરી પર્વત તમારી સામે પ્રગટ થશે. તમે તેના પર ચડીને ભગવાનના દર્શન કરીને કૃતાર્થ થઈ જશો. બ્રાહ્મણનું આ વચન અમૃત જેવું સુખદ લાગ્યું. તે વચને રાજાની બધી ચિંતાઓનો નાશ કરી નાખ્યો. તે સમયે કાશી નરેશને જે આનંદ મળ્યો તેનો બ્રહ્માજી પણ અનુભવ કરી શકતા નથી. દુદુંબી વાગવા લાગી તથા વીણા, પ્રણવ અને ગૌમુખ વગેરે વાજિંત્રો વાગી ઉઠ્યા. મહારાજ રત્નગ્રીવના મનમાં તે સમયે બહુ આનંદ છવાઈ ગયો હતો. તેઓ પ્રતિક્ષણ ભગવાનના ગુણગાન કરતા રહીને નાચતા, ઊભા થતા, હસતા, બોલતા અને વાત કરતા હતા. તેમને તમામ સંતાપોનો નાશ કરનારા અગાધ આનંદની પ્રાપ્તિ થઈ હતી. ત્યાર પછી પૂરો દિવસ ભગવાનના સ્મરણ અને કીર્તનમાં વ્યતીત કરીને રાજા રત્નગીરી રાતે ગંગાજીના તટ પર, જે મહાન ફળપ્રદ છે, સૂઈ ગયા. સ્વપ્નમાં તેમણે જોયું, મારું સ્વરૂપ ચતુર્ભુજ થઈ ગયું છે. મેં શંખ, ચક્ર, ગદા, પદ્મ અને સારંગ ધનુષ્ય ધારણ કર્યા છે તથા ભગવાન પુરુષોત્તમની સામે રુદ્ર વગેરે દેવતાઓની સાથે નૃત્ય કરી રહ્યો છું. તેમને એ પણ દેખાયું કે શંખ, ચક્ર, ગદા અને પદ્મ વગેરે આયુધ તથા વિશ્વક્સેન વગેરે પાર્ષદ પરમ સુંદર દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થઈને સદા શ્રી લક્ષ્મીપતિની ઉપાસનામાં સંલગ્ન રહે છે. આ બધું જોઈને તેમને અત્યંત હર્ષ થયો. પોતાની મનોવાંછિત કામના પૂર્ણ કરનારા ભગવાન પુરુષોત્તમના દર્શન પામીને મહાબુદ્ધિમાન રાજાએ પોતાને તેમનો કૃપાપાત્ર માન્યો. સ્વપ્નમાં બધું જોઈને જ્યારે તેઓ પ્રાતઃકાળે જાગ્યા ત્યારે તપસ્વી બ્રાહ્મણને બોલાવીને તેમણે પોતાના સ્વપ્નની બધી વાત તેમને કહી સંભળાવી. તે સાંભળીને બુદ્ધિમાન બ્રાહ્મણને ભારે આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, રાજન, તમે જે ભગવાન પુરુષોત્તમના દર્શન કર્યા છે તેઓ તમને શંખ ચક્ર ગદા પદ્મથી વિભૂષિત પોતાનું ચતુર્ભુજ રૂપ આપવા ઈચ્છે છે. આ સાંભળીને રાજા રત્નગ્રીવે દિન દુખીઓને ઈચ્છા તેમની ઈચ્છા અનુસાર દાન આપ્યું. પછી ગંગા સાગર સંગમમાં સ્નાન કરીને દેવતાઓ અને પિતૃનું તર્પણ કર્યું તથા ભગવાનના ગુણોનું ગાન કરતા રહીને તેઓ તેમના દર્શનની પ્રતીક્ષા કરવા લાગ્યા. ત્યાર પછી જ્યારે બપોરનો સમય થયો ત્યારે આકાશમાં વારંવાર દુદુંબ્યો વાગવા લાગી. દેવતાઓ દ્વારા જે વાજિંત્રો વગાડાતા હોવાથી તેમનો બહુ જોરથી અવાજ થતો હતો. ઓચિંતા રાજાના મસ્તક પર પુષ્પની વર્ષા થઈ. દેવતાઓ કહેવા લાગ્યા, નૃપશ્રેષ્ઠ, તમે ધન્ય છો. હવે તમે નીલાંચલ પ્રત્યક્ષ દર્શન કરો. તમે નીલાંચલના પ્રત્યક્ષ દર્શન કરો. દેવતાઓની આ વાત જેવી રાજાના કાનમાં પડી કે તરત જ નીલગીરીના નામે પ્રસિદ્ધ તે મહાપર્વત તેમની આંખો સામે પ્રગટ થઈ ગયો. કરોડો સૂર્ય જેવો તેનો પ્રકાશ હતો. ચારે બાજુથી સોના ચાંદીના શિખરો તેની શોભા વધારી રહ્યા હતા. રાજા વિચારવા લાગ્યા, શું આ અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો છે અથવા બીજા સૂર્યનો ઉદય થયો છે અથવા સ્થિર કાંતિ ધારણ કરનાર વિદ્યુત પુંજ જ ઓચિંતો સામે પ્રગટ થઈ ગયો છે. તપસ્વી બ્રાહ્મણે અત્યંત શોભા સંપન્ન નીલગીરીને જોઈને રાજાને કહ્યું, મહારાજ, આજ તે પરમ પવિત્ર મહાન પર્વત છે. આ સાંભળીને નૃપશ્રેષ્ઠ રત્નગ્રીવે મસ્તક ઝુકાવીને તેને પ્રણામ કર્યા અને કહ્યું, હું ધન્ય અને કૃતકૃત્ય થઈ ગયો, કેમ કે અત્યારે મને નીલાંચલના પ્રત્યક્ષ દર્શન થઈ રહ્યા છે. રાજમંત્રી, રાણી અને કરંબ નામનો વણકર આ બધા પણ નીલાંચલના દર્શન કરીને બહુ પ્રસન્ન થયા. નરશ્રેષ્ઠ, ઉપરોક્ત પાંચે વ્યક્તિઓએ વિજય નામના મુહૂર્તમાં નીલગીરી પર ચડવાનો આરંભ કર્યો. તે સમયે પણ તેમને દેવતાઓના વાજિંત્રોનો ધ્વનિ સંભળાતો હતો. પર્વતના ઉપરના શિખર પર જે વિચિત્ર વૃક્ષોથી સુશોભિત થઈ રહ્યું હતું તેમણે એક સોનાથી મઢેલું પરમ સુંદર દેવાલય જોયું, જ્યાં દરરોજ બ્રહ્માજી આવીને ભગવાનની પૂજા કરે છે તથા શ્રી હરિને સંતોષ આપનારો ભોગ એટલે નિવેદ્ય લગાવે છે. તે અદ્ભુત અને ઉજ્જવળ દેવાલય જોઈને રાજાએ બધાની સામે તેમાં પ્રવેશ કર્યો. ત્યાં એક સોનાનું સિંહાસન હતું જે કિંમતી રત્નોથી જડેલું હોવાના કારણે અત્યંત આકર્ષક દેખાતું હતું. તેની ઉપર ભગવાન ચતુર્ભુજ રૂપે બિરાજી રહ્યા હતા. તેમની ઝાંખી અતિ મનોહર દેખાતી હતી. ચંડ, પ્રચંડ અને વિજય વગેરે પાર્ષદો તેમની સેવામાં ઉભા હતા. નૃપશ્રેષ્ઠ રત્નગ્રીવે પોતાની રાણી અને સેવકો સહિત ભગવાનને પ્રણામ કર્યા. ત્યાર પછી વેદોક્ત મંત્રો દ્વારા તેમને વિધિવત સ્નાન કરાવ્યું અને પ્રસન્ન ચિતે આર્ધ્ય પાદ્ય વગેરે ઉપચારો અર્પણ કર્યા. ત્યાર પછી ભગવાનના શ્રી વિગ્રહમાં ચંદન લગાવીને તેમને વસ્ત્ર અર્પણ કર્યું તથા ધૂપ આરતી કરીને તેમને સ્વાદિષ્ટ નિવેદ્ય અર્પણ કર્યું. અંતમાં ફરી પ્રણામ કરીને તપસ્વી બ્રાહ્મણની સાથે તેઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. તેમાં તેમણે પોતાના બુદ્ધિ અનુસાર શ્રીહરિના ગુણોના સમુદાયથી ગ્રંથિત સ્તોત્રો સંભળાવ્યા. રાજા બોલ્યા, ભગવાન, એકમાત્ર તમે જ અંતર્યામી છો. તમે જ પ્રકૃતિથી પર સાક્ષાત ભગવાન છો. તમે કાર્ય અને કાર્યથી ભિન્ન તથા મહતત્વ વગેરેથી પૂજિત છો. સૃષ્ટિની રચનામાં કુશળ બ્રહ્માજી તમારા આજ નાભી કમળથી ઉત્પન્ન થયા છે તથા સંહારકારી રુદ્રનો આવિર્ભાવ પણ તમારા જ નેત્રોથી થયો છે. તમારી જ આજ્ઞાથી બ્રહ્માજી આ સંસારની રચના કરે છે. હે પુરાણ પુરુષ, આદિકાળનું જે સ્થાવર જંગમ રૂપ જગત દેખાય છે તે બધું તમારાથી જ ઉત્પન્ન થયું છે. તમે જેમાં ચેતના શક્તિ દ્વારા સંસારને ચેતન બનાવો છો. હે જગદીશ્વર, વાસ્તવમાં તમારો જન્મ તો કદી થતો જ નથી, તેથી તમારો અંત પણ નથી. પ્રભુ, તમારામાં વૃદ્ધિ, ક્ષય અને પરિણામ આ ત્રણેય વિકારોનો સર્વથા અભાવ છે, છતાં પણ તમે ભક્તોની રક્ષા અને ધર્મની સ્થાપના માટે પોતાને અનુરૂપ ગુણોથી યુક્ત દિવ્ય જન્મ કર્મ સ્વીકાર કરો છો. તમે મત્સ્ય અવતાર ધારણ કરીને શંખાસુરને માર્યો અને વેદોની રક્ષા કરી. હે બ્રહ્મન, તમે મહાપુરુષ એટલે કે પુરુષોત્તમ અને સર્વના આદિ છો એ મહાવિષ્ણુ શેષ પણ તમારા મહિમાને જાણતા નથી, ભગવતી વાણી પણ તમને સમજી શકતી નથી. પછી મારા જેવા અજ્ઞાની જીવ કઈ રીતે તમારી સ્તુતિ કરવા સમર્થ થઈ શકે છે? આ પ્રમાણે સ્તુતિ કરીને રાજાએ ભગવાનના ચરણોમાં મસ્તક ઝુકાવીને ફરી પ્રણામ કર્યા. એક સત્વમ પુરુષ સાક્ષાદ ભગવાન પ્રકૃતે હે પરહ કાર્ય કારણ તો ભિન્નો મહતત્વાદી પૂજિત ત્વન્નાન ભીક લાજ્જગ્ની બ્રહ્મા સૃષ્ટિ વિચક્ષણ તથા સંહાર કરતા ચ રુદ્ર સત્વ નેત્ર સંભવ ત્વયા આજ્ઞપ્તઃ કરોત્યસ્ય વિશ્વસ્ય પરિચેષ્ટિતમ. તત્વો જાતમ પુરાણાદ્યમ જગત સ્થાનુ ચરિષ્ણુ ચુ ચેતના શક્તિ માવિષ્ય ત્વમેનમ ચેતયસ્ય હો તવ જન્મ તુ નાસ્યતેવ નાંતસ્ત્વ જગતપતે વૃદ્ધિ ક્ષય પરિણામ આસ્તયવી સંતયેવ નો વિભો તથાપિ ભક્ત રક્ષાર્થમ ધર્મ સ્થાપન હેતવે કરોસી જન્મ કર્માણિ યનુરૂપ ગુણાની ચ ત્વયા માત્સ્યમ વપુ ધૃત્વા શંખસ્તુ નિહતો અરસુરઃ વેદાઃ સુરક્ષિતા બ્રહ્મન મહાપુરુષ પૂર્વજ શેષો ન વેતિ મહતે પારસ ભારત્યપિ મહેશ્વરી કિમુ તાન્યે મહાવિષ્ણુ માદ શાસ્તુ કુબુદ્ધયઃ. કુબુદ્ધયઃ 22મા અધ્યાયના 28-34 શ્લોક. આ પ્રમાણે સ્તુતિ કરીને રાજાએ ભગવાનના ચરણોમાં મસ્તક ઝુકાવીને ફરી પ્રણામ કર્યા. તે સમયે તેમનો સ્વર ગદગદ થઈ રહ્યો હતો, સમસ્ત અંગોમાં રોમાંચનો અનુભવ થઈ રહ્યો હતો. તેમની આ સ્તુતિથી ભગવાન પુરુષોત્તમ બહુ પ્રસન્ન થયા. તેમણે રાજાને સત્ય અને સાર્થક વચન કહ્યું. શ્રી ભગવાન બોલ્યા, હે રાજન, તમારા દ્વારા કરવામાં આવેલી આ સ્તુતિથી મને બહુ હર્ષ થયો છે. મહારાજ, તમે એ જાણી લો કે હું પ્રકૃતિથી પર રહેનાર પરમાત્મા છું. હવે તમે શીઘ્ર મારો પ્રસાદ ગ્રહણ કરો. એનાથી પરમ મનોહર ચતુર્ભુજ રૂપને પ્રાપ્ત થઈને પરમ પદને પ્રાપ્ત થઈ જશો. જે મનુષ્ય તમારા કરેલા આ સ્તોત્રથી મારી સ્તુતિ કરશે તેને પણ હું મારા દર્શન આપીશ. જે ભોગ અને મોક્ષ બંને પ્રદાન કરનારા છે. ભગવાનના વચન સાંભળીને રાજાએ પોતાની સેવામાં રહેનારા ચારે સ્વજનોની સાથે નિવેદ્ય ભક્ષણ કર્યું. ત્યાર પછી શુદ્ર ઘંટિકાઓથી સુશોભિત સુંદર વિમાન ત્યાં આવ્યું. તે સમયે ધર્માત્મા રાજા રત્નગ્રીવે જે ભગવાનના કૃપાપાત્ર થઈ ચૂક્યા હતા, શ્રી પુરુષોત્તમ દેવના દર્શન કરીને તેમના ચરણોમાં પ્રણામ કર્યા તથા તેમની આજ્ઞા લઈને પોતાની રાણી સાથે વિમાનમાં જઈને બેસી ગયા. પછી તેઓ ભગવાનના અદ્ભુત વૈકુંઠ લોકમાં ચાલ્યા ગયા. રાજાના મંત્રી પણ ધર્મપરાયણ તથા ધર્મવેતાઓમાં સર્વશ્રેષ્ઠ હતા, તેથી તેઓ પણ વિમાનમાં બેસીને તેમની સાથે જ ગયા. સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કરનારા તપસ્વી બ્રાહ્મણ પણ ચતુર્ભુજ સ્વરૂપને પ્રાપ્ત થઈને વૈકુંઠમાં ચાલ્યા ગયા. એ જ પ્રમાણે કરંબે પણ ભગવાનના ગુણાનુવાદ ગાવાના પુણ્યથી તેમના દર્શન કર્યા અને દેવતાઓ માટે દુર્લભ ભગવત ધામમાં પ્રસ્થાન કર્યું. બધા એક સાથે જ પરમ અદ્ભુત વિષ્ણુ લોક તરફ પ્રસ્થિત થયા. બધા ચતુર્ભુજ હતા. બધાના હાથોમાં શંખ ચક્ર ગદા અને પદ્મ શોભી રહ્યા હતા. બધા મેઘ જેવા શ્યામ સુંદર અને વિશુદ્ધ સ્વભાવના હતા. બધાના હાથ કમળોની જેમ સુશોભિત હતા. હાર કેયુર અને કડાથી બધાના અંગ વિભૂષિત હતા. આ પ્રમાણે તે બધાએ વૈકુંઠ ધામની યાત્રા કરી. સાથે આવેલા પ્રજાવર્ગના લોકોએ વિમાનોની પંક્તિઓ જોઈ તથા દુદુંબીનો ધ્વનિ પણ સાંભળ્યો. તે સમયે એક બ્રાહ્મણ પણ ત્યાં ગયા હતા. જે ભગવાનના ચરણારવિંદમાં બહુ પ્રેમ રાખતા હતા. તેમના મન પર ભગવદ વિરહનો એટલો પ્રભાવ પડ્યો કે ચતુર્ભુજ સ્વરૂપ થઈ ગયા. અદ્ભુત વાત જોઈને બધા લોકો બ્રાહ્મણના સૌભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા અને ગંગા સાગર સંગમમાં સ્નાન કરીને કાંચી નગરીમાં પાછા આવ્યા. બધા લોકો કહેતા હતા કે ઉત્તમ બુદ્ધિવાળા મહારાજ રત્નગ્રીવનું અહોભાગ્ય છે કે જેઓ આજ શરીરથી વિષ્ણુના પરમધામમાં ચાલ્યા ગયા. સુમતિ કહે છે, હે રાજન, આજે નીલગીરી છે જેનો ભગવાન પુરુષોત્તમે આદર વધાર્યો છે. એના દર્શન કરવા માત્રથી મનુષ્ય પરમ પદ વૈકુંઠ ધામને પ્રાપ્ત થઈ જાય છે. જે સૌભાગ્યશાળી પુરુષ નીલગીરીના મહાત્મયને સાંભળે છે તથા જે બીજા લોકોને સંભળાવે છે તે બંને પરમધામને પ્રાપ્ત થાય છે. આનું શ્રવણ અને સ્મરણ કરવા માત્રથી અશુભ સ્વપ્ન નષ્ટ થઈ જાય છે તથા અંતમાં ભગવાન પુરુષોત્તમ સંસારથી ઉદ્ધાર કરી દે છે. આ નીલાચલ નિવાસી પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીના જ સ્વરૂપ છે તથા દેવી સીતા સાક્ષાત મહાલક્ષ્મી છે. આ બંને દંપતી જ સમસ્ત કારણોના પણ કારણ છે. ભગવાન શ્રીરામ અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરીને સંપૂર્ણ લોકોને પવિત્ર કરી દેશે. તેમનું નામ બ્રહ્મહત્યાના પાશ્ચિત્તથી પ્રાયશ્ચિતમાં પણ જપવા માટે સૂચવ્યું છે. રામ નામ લેવાથી બ્રહ્મહત્યા જેવા પાતક પણ દૂર થઈ જાય છે. હે સુમિત્રાનંદન, અત્યારે તમારા યજ્ઞ સંબંધી ઘોડો પર્વત શ્રેષ્ઠ નીલગીરીની નિકટ જઈ પહોંચ્યો છે. હે મહામતે, તમે પણ ત્યાં જઈને ભગવાન પુરુષોત્તમને નમસ્કાર કરો. ત્યાં જવાથી આપણે બધા લોકો નિષ્પાપ થઈને અંતે પરમ પદને પ્રાપ્ત થઈશું, કેમ કે ભગવાનના પ્રસાદથી અત્યાર સુધી અનેક મનુષ્યો ભવસાગરની પાર થઈ ચૂક્યા છે. શેષજી કહે છે, હે વાત્સાયનજી, આ પ્રમાણે સુમતિ ભગવાનના મહિમાનું વર્ણન કરી રહ્યા હતા એટલામાં તે ઘોડો પોતાના પગથી ધરતી ખોતરતો વાયુ જેવા વેગથી ચાલીને નીલાચલ પર પહોંચી ગયો ત્યારે રાજા શત્રુઘ્ન પણ તેની પાછળ પાછળ જઈને નીલગીરી પર પહોંચ્યા અને ગંગા સાગર સંગમમાં સ્નાન કરીને પુરુષોત્તમના દર્શન કરવા માટે ગયા. નિકટ જઈને તેમણે દેવ દાનવ વંદિત ભગવાનને પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરીને પોતાને કૃતાર્થ માન્યા. અધ્યાય 13 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.